શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય ત્રીજો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે રૂઢિબુદ્ધિવાળા વિપ્ર, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચાર પ્રકારના આશ્રમો કહેલા છે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણના જનો માટે જ કહ્યા છે. તેમાં કોઈ મુનિએ તો ક્ષત્રિય અને વૈશ્યને માટે છેલ્લા સંન્યાસ આશ્રમનો પણ નિષેધ કરેલો છે. તેમાં એવો નિર્ણય સમજવો કે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને માટે નિષેધ નથી, પરંતુ મંદ વૈરાગ્યવાળા માટે જ નિષેધ છે. હે વિપ્ર, તે ચાર આશ્રમને મધ્યે પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા દ્વિજાતિજનો માટેના ધર્મોનું યથાયોગ્ય હું વર્ણન કરું છું તેને તમે સાંભળો. દ્વિજાતિના બાળકે પૂર્વે જાતકર્માદિ સંસ્કારો પ્રાપ્ત કર્યા હોય છતાં પણ જ્યારે તે ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરે છે ત્યારે જ તેને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ બાળકના ઉપનયન સંસ્કાર ગર્ભથી 8મા વર્ષે, ક્ષત્રિયના 11મે વર્ષે અને વૈશ્યના 12મે વર્ષે કરવાના કહેલા છે. તીક્ષ્ણ બુદ્ધિવાળા બ્રાહ્મણ બાળકને ગર્ભથી 5મા વર્ષે, ક્ષત્રિયને 8મા વર્ષે અને વૈશ્યને 9મા વર્ષે પણ ઉપનયન સંસ્કાર કરી શકાય છે. અથવા બ્રહ્મચર્ય વ્રત પ્રાપ્ત કરવા ઈચ્છતો તીક્ષ્ણ બુદ્ધિવાળો બ્રાહ્મણ બાળક 5મે વર્ષે મેખલા અર્થાત ઉપનયન ધારણ કરવાને યોગ્ય થાય છે. બળ પ્રાપ્તિ કરવા ઈચ્છતો ક્ષત્રિય બાળક 6ઠે વર્ષે મેખલા ધારણ કરવા યોગ્ય થાય છે અને ધન પ્રાપ્તિ કરવા ઈચ્છતો વૈશ્ય બાળક 8મે વર્ષે મેખલા ધારણ કરવા યોગ્ય થાય છે. હે વિપ્ર, આ સર્વે સંસ્કારોને મધ્યે મૌંજીબંધન અર્થાત ઉપનયન સંસ્કાર દ્વિજપણો પ્રાપ્ત કરવામાં કારણભૂત છે. તેથી તે સંસ્કાર વિધિપૂર્વક રૂઢી રીતે કરવો. બ્રાહ્મણને વસંત ઋતુમાં, ક્ષત્રિયને ગ્રીષ્મ ઋતુમાં અને વૈશ્યને શરદ ઋતુમાં ઉપનયન સંસ્કાર કરવા, અથવા માઘ માસથી આરંભીને જેઠ માસ પર્યંતના 5 મહિનાઓ સર્વે દ્વિજાતિઓ માટે ઉપનયન સંસ્કારમાં યોગ્ય કહેલા છે. પુત્રના જન્મ મહિનામાં ઉપનયનાદિ મંગલકાર્યો કરવા નહીં, તેમજ જન્મ નક્ષત્રમાં પણ કરવા નહીં, તેમજ જન્મને દિવસે પણ મંગલકાર્યો કરવા નહીં. પ્રથમ પુત્ર કે પુત્રીના પણ જેઠ માસમાં ઉપનયનાદિ મંગલકાર્યો કરવા નહીં. જન્મ માસમાં, જન્મ નક્ષત્રમાં કે જન્મતિથિના વિપરીત દળમાં અર્થાત સુદપક્ષમાં જન્મ હોય તો વદપક્ષમાં ઉપનયનાદિ મંગલકાર્ય કરવું એવો ગર્ગાચાર્ય, ભાર્ગવ મુનિ અને શૌનક મુનિનો મત છે. દેવગુરુ બૃહસ્પતિનું સામર્થ્ય જોઈને ઉપનયન સંસ્કાર કરવો. જો બૃહસ્પતિ નિર્બળ હોય તો ચૈત્ર માસમાં સૂર્ય મીન રાશિમાં વર્તતો હોય ત્યારે સંસ્કાર કરવો. પોતાની શાખાના પતિનું સામર્થ્ય જોઈને અને માર્તંડ ચિંતામણીના કહેવા પ્રમાણેની લગ્નશુદ્ધિ જોઈને પોતપોતાની શાખાને અનુસારે દિવસના પૂર્વ ભાગમાં ઉપનયન સંસ્કાર કરવો. ઉપનયન આપવાનો અધિકાર કોને છે તે કહીએ છીએ. પિતાએ જ પુત્રનો ઉપનયન સંસ્કાર કરવો. જો તે ન હોય તો કાકાએ કરવો અને તે ન હોય તો મોટા ભાઈએ ઉપનયન સંસ્કાર કરવો. હે વિપ્ર, પવિત્ર સ્થાનમાં બેસી સર્વે તંતુ સરખા ભાગે લેવા. તે તૂટેલા ન હોય, શુદ્ધ કપાસમાંથી તૈયાર કરેલા હોય તેવા લેવા અને તે તંતુને 4 આંગળીમાં 96 વખત વીંટાળીને ગણવો. તે તંતુને ત્રેવડો કરી જમણો હાથ ઊંચો કરી તેમને વળ આપવો. વળી ફરી ત્રેવડો કરી ડાબો હાથ ઊંચો કરી તેને વળ આપવો. આમ નવ વળ થયા, તેમને ફરી ત્રેવડો કરવો ત્યારે તે યજ્ઞોપવિત તૈયાર થાય છે. આવી યજ્ઞોપવિતને એક ગાંઠ વાળવી, બાકીનો વિસ્તાર કૃત્ય ચિંતામણી થકી જાણવો. હે વિપ્ર, અગ્નિહોત્રાદિ શ્રૌત કર્મમાં અને ગર્ભાધાન સંસ્કારાદિ સ્માર્ત કર્મમાં બે યજ્ઞોપવિત ધારણ કરવી, ઉત્તરીય વસ્ત્રના અભાવમાં ત્રીજી યજ્ઞોપવિત ધારણ કરવી, જો ઉત્તરીય વસ્ત્ર ધારણ કરેલું હોય તો બે ધારણ કરવી, બ્રહ્મચારીએ એક યજ્ઞોપવિત ધારણ કરવી, ગૃહસ્થ તથા વાનપ્રસ્થે બે યજ્ઞોપવિત અને સંન્યાસીએ એક યજ્ઞોપવિત ધારણ કરવી, એમ કેટલાકનો મત છે જે અમને માન્ય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ક્રમ પ્રમાણે કપાસ, શણ અને મેષલોમથી તૈયાર કરેલી યજ્ઞોપવિત ધારણ કરે, અથવા ત્રણેય વર્ણના દ્વિજોને માટે કપાસના તંતુમાંથી તૈયાર કરેલી પ્રશંસનીય કહેલી છે. હે વિપ્ર, જે યજ્ઞોપવિત પાછળ પીઠથી લઈ નાભી સુધી ધારણ કરતા કેડ સુધી પહોંચે તે યજ્ઞોપવિત ધારણ કરવા યોગ્ય કહેલી છે. તેનાથી વધુ લાંબી કે તેનાથી ઊંચી ધારણ ન કરવી. બ્રાહ્મણની મેખલા મુંજના તંતુમાંથી તૈયાર કરવી, ક્ષત્રિયની મેખલા કાશતંતુમાંથી તૈયાર કરવી અને વૈશ્યની મેખલા શણના તંતુમાંથી તૈયાર કરવી, અને તે મેખલા પોતાના પ્રવરની સંખ્યા પ્રમાણે ગાંઠો મારેલી, ત્રેવડી, સુંદર અને સરખી હોવી જોઈએ. હવે દંડની રીત. બ્રાહ્મણનો દંડ પલાશ અર્થાત ખાખરાનો અથવા બિલ્લી વૃક્ષના કાષ્ઠનો કેશ પર્યંત લાંબો હોવો જોઈએ. ક્ષત્રિયનો દંડ વટવૃક્ષનો અથવા ખેરના વૃક્ષનો લલાટ પર્યંત હોવો જોઈએ, અને વૈશ્યનો દંડ પીલુડીના અથવા ઉમરડાના કાષ્ઠનો નાસિકાના અગ્રભાગ પર્યંતનો લાંબો હોવો જોઈએ. હવે કોને કેવું અજીન ધારણ કરવું તે કહે છે. બ્રાહ્મણે કાળિયાર મૃગનું અજીન ધારણ કરવું, ક્ષત્રિયે રૂરૂ મૃગનું અને વૈશ્યે બકરાનું અજીન ધારણ કરવું. હે વિપ્ર, હવે ગાયત્રી મંત્ર ઉપદેશનો વિધિ કહીએ છીએ. બુદ્ધિમાન આચાર્યે પૂર્વમુખે અગ્નિથી ઉત્તરની બાજુએ બેસવું અને પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેઠેલા બ્રહ્મચારીને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવો. હવે ભિક્ષાવિધિ કહીએ છીએ. બ્રહ્મચારીએ અગ્નિને પ્રદક્ષિણા આપી સૂર્યનું અભિવાદન કરી દંડ તથા મૃગચર્મ અને યજ્ઞોપવિતે યુક્ત થઈ મેખલા ધારણ કરીને ભિક્ષા કરવા જવું. તેમાં બ્રાહ્મણ બ્રહ્મચારીએ ભવતી ભિક્ષામ દેહી, ક્ષત્રિય બ્રહ્મચારીએ ભિક્ષામ ભવતી દેહી અને વૈશ્ય બ્રહ્મચારીએ ભિક્ષામ દેહી ભવતી આ પ્રમાણે બોલવું. આ રીતે ક્રમશઃ ભવત શબ્દને પહેલા, મધ્ય અને અંતે મૂકીને ભિક્ષાચરણ કરવું. હે સુવ્રત, જ્યાં સુધી ત્રણેય વર્ણના બાળકોનો ઉપનયન સંસ્કાર કરવામાં ન આવ્યો હોય ત્યાં સુધી જ તે ઈચ્છાનુસાર ફરી શકે કે જમી શકે છે, પરંતુ ઉપનયન સંસ્કાર થયા પછી ઈચ્છાનુસાર વર્તી શકે નહીં. કારણ કે રૂઢી રીતે ઉપનયન સંસ્કાર પામેલો તે દ્વિજ બ્રહ્મચારી કહેવાય છે. એટલા માટે તેણે નિયમમાં તત્પર થઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા ગુરુકુળમાં ગુરુને ઘેર નિવાસ કરવો. વિધિપૂર્વક હાથમાં દર્ભ ધારણ કરેલા બ્રહ્મચારીએ મેખલા, મૃગચર્મ, વસ્ત્રો, જટા, દંડ, કમંડળો અને યજ્ઞોપવિત ધારણ કરવા. આવા પ્રકારના આચાર્યયુક્ત થઈ બ્રહ્મચારીએ ગુરુ બોલાવે ત્યારે ગુરુની સમીપે જવું અને ગુરુના મુખ સામે દ્રષ્ટિ રાખીને વેદોનું અધ્યયન કરવું. અધ્યયનના પ્રારંભમાં અને અંતે ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવી નમસ્કાર કરવા. અનધ્યયનના દિવસોને છોડી બાકીના દિવસોમાં જ વેદાધ્યયન કરવું. હે વિપ્ર, ગુરુએ શિષ્યને તાડન કરીને પણ વિદ્યાનો અભ્યાસ કરાવવો, શિષ્યની ઉદ્ધતાઈ છોડાવવા માટે તેને તાડન કરવામાં ગુરુને દોષ લાગતો નથી. ગુરુએ શિષ્યના શરીરના નીચેના ભાગમાં ધીરેથી તાડન કરવું, પરંતુ મસ્તક કે હૃદયમાં તાડન ન કરવું. જો આવા ઉત્તમ અંગો ઉપર તાડન કરે તો ગુરુ દોષના ભાગી થાય છે. શાસ્ત્રાનુસાર 5 વર્ષ પર્યંત પુત્રનું લાલન પાલન કરવું, ત્યાર પછીના 10 વર્ષ પર્યંત તાડન કરવું અને 16મું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે તેમની સાથે મિત્રની જેમ આચરણ કરવું. વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતા બ્રહ્મચારીએ જીતેન્દ્રિય થઈ નિત્ય ગુરુની સેવા કરવી. વિદ્યા પ્રાપ્તિના અંગભૂત બ્રહ્મચર્યના 4 ચરણ છે. આચાર્ય એવા ગુરુને જ પોતાના માતા પિતા જાણી તેમનો કોઈપણ પ્રકારનો દ્રોહ નહીં કરીને વિનયાદિ શિષ્યોના ધર્મોનું પાલન કરતા કરતા વિદ્યા ભણવી, આ બ્રહ્મચર્યનો પ્રથમ ચરણ કહેલું છે. ગુરુપત્ની અને ગુરુપુત્રને વિનયથી માન આપતા બહાર અંદર પવિત્રપણે વર્તી જીતેન્દ્રિય થઈ વિદ્યાનો અભ્યાસ કરવો એ બ્રહ્મચર્યનું બીજું ચરણ છે. ગુરુએ વિદ્યા ભણાવવા રૂપ કરેલો ઉપકાર પોતાની જડતાનો વિનાશ કરનાર છે એમ જાણી પ્રીતિથી ગુરુની સેવા કરવી તે બ્રહ્મચર્યનું ત્રીજું ચરણ છે. આળસ છોડી સાવધાન થઈ કાયા મન વાણી પ્રાણ તથા ધન અર્પણ કરીને ગુરુનું પ્રિય કરવું એ બ્રહ્મચર્યનું ચોથું ચરણ કહેલું છે. હે વિપ્ર, વિદ્યાના 12 ગુણો કહેલા છે. તેમાં આત્મા પરમાત્મા સંબંધી યથાર્થ જ્ઞાન, કોઈનો દ્રોહ ન થાય તેવું સત્યભાષણ, ક્રોધ ઉત્પન્ન થાય તેવું કારણ હોવા છતાં સહનશીલ સ્વભાવ, નહીં કરવા યોગ્ય કાર્ય કરવામાં શરમ, મત્સર દોષનો અભાવ, આપતકાળમાં પણ ધીરજ, તપ, શમ, દમ, અનસૂયા, પાત્રમાં દાન અર્પણ અને વિષ્ણુની પૂજા કરવી, આ 12 વિદ્યાર્થીના ગુણો મનાયેલા છે. તેમજ કામ, ક્રોધ, શોક, મોહ, તૃષ્ણા, ઈર્ષા, નિર્દયતા, પદાર્થોની સ્પૃહા, દ્રવ્ય વાપરવામાં લોભ, પરના ગુણોમાં દોષ જોવારૂપ અસૂયા, પરની નિંદા અને માન, આ 12 વિદ્યાર્થીઓના દોષો મનાયેલા છે. તે 12 દોષોનો ત્યાગ કરી 12 ગુણોએ યુક્ત થઈ બ્રહ્મચારીએ વેદાભ્યાસ કરવો અને સર્વકાળ વેદાર્થનું ચિંતવન કર્યા કરવું. બ્રહ્મચારીએ સાવધાન થઈ સાંજે તથા પ્રાતઃકાળે અગ્નિ અને સૂર્યની ઉપાસના કરવી, પ્રાતઃ સંધ્યા અને ગાયત્રી મંત્રનો જપ કરીને ગુરુ આદિકને વંદન કરવા, ગુરુ આદિકનું અભિવાદન કરવાના સ્વભાવવાળા તથા જ્ઞાનવૃદ્ધની સેવા કરવામાં પ્રીતિવાળા બ્રહ્મચારીની આયુષ્ય, યશ, બળ અને બુદ્ધિ પ્રતિદિન અધિકને અધિક વૃદ્ધિ પામે છે. પ્રાતઃકાળે અને સાયંકાળે પવિત્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા કરવી, તે ભિક્ષા મળેલા અન્નનું ગુરુની આગળ નિવેદન કરી તેમની આજ્ઞાથી જમવું. અતિભોજન આરોગ્યકર થતું નથી. આયુષ્યની વૃદ્ધિ કરનારું, સ્વર્ગને આપનારું કે ધર્મની વૃદ્ધિ કરનારું થતું નથી, પરંતુ લોકનિંદાને માટે થાય છે. તેથી અતિભોજનનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો. વળી તે બ્રહ્મચારીએ આપતકાળ પડ્યા વિના નિરંતર એક જ ઘરનું અન્ન ન જમવું. બ્રાહ્મણ જાતિના બ્રહ્મચારીએ પોતાના નિયમને નહીં છોડીને કદાચિત કોઈ શ્રાદ્ધમાં ભોજન કરવા બોલાવે તો ઈચ્છાનુસાર ભોજન કરવું. અહીં જાતિએ કરીને બ્રાહ્મણ કહ્યું તેનું કારણ એ છે કે ક્ષત્રિયાદિ બ્રહ્મચારીઓએ શ્રાદ્ધમાં જમવા જવું નહીં. વળી બ્રહ્મચારીએ હંમેશા ભક્તિભાવની સાથે 2 હાથ જોડીને ગુરુની આગળ ઊભા રહેવું, તું અહીં બેસ એમ ગુરુજી કહે ત્યારે જ તેમની સન્મુખ બેસવું. ગુરુની નજર આગળ પોતાની ઈચ્છાનુસાર બેસવું નહીં, તેમજ ગુરુની ચાલ, બોલી કે ચેષ્ટાનું અનુસરણ કરી હાંસી ઉડાવવી નહીં. જ્યાં કોઈ ગુરુજીની નિંદા કરતું હોય ત્યાંથી તત્કાળ ઉઠી જવું, કાન બંધ કરી દેવા, અથવા જો શક્તિશાળી હોય તો પોતાના ગુરુની નિંદા કરનારને શિક્ષા કરવી. ગુરુની પૂજા અને દર્શન દૂર ઊભા રહીને ન કરવા, ક્રોધ કરવા પૂર્વક પૂજા ન કરવી. ગુરુપત્ની બાજુમાં બેઠા હોય ત્યારે પણ પૂજા દર્શન ન કરવા. ગુરુને ઉચ્ચ સ્વરે ક્યારેય સામે જવાબ ન વાળવો. ગુરુજીને પાણીનો ઘડો ભરી આપવો, દર્ભ, પુષ્પ કે સમિધ લાવી આપવા, અંગ ઉપર તેલમર્દન કરી આપવું, યોગ્ય સમયે શરીર ઉપર ચંદનનો લેપ કરવો. ગુરુએ ઉતારીને મૂકેલી પુષ્પમાળા, ગુરુની શૈયા, પાદુકા, આસન, છાયા અને ખાટલાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. ગુરુનું પ્રિય કરનારા બ્રહ્મચારીએ તેમને દાતણ કરવા માટે લાવી આપવું. ગુરુના સંબંધીજનોને પણ જેની જરૂરત હોય તે દાતણ આદિ લાવીને તેમને આપવા માટે પોતાની પાસે રાખવું. પોતાને જે કાંઈ પણ કરવાની ઈચ્છા હોય તે ગુરુને જણાવવું. ગુરુજીને પૂછ્યા વિના કોઈ પણ સ્થળે જવું નહીં. ગુરુની આગળ ક્યારેય પણ લાંબા પગ કરીને બેસવું નહીં. મલ્લની જેમ પૂજાવો ઠપકારવી નહીં, ખખડાટ હસવું નહીં અને શયન કરવું નહીં. ઉતાવળી ગતિએ ચાલતા ગુરુની પાછળ શિષ્ય ઉતાવળા ચાલવું, ધીરે ચાલતા હોય ત્યારે તેજ રીતે અનુસરવું. ગુરુના નામનો ઉચ્ચાર કરવો નહીં, ગુરુની અનુમતિ વિના પ્રશ્નનો ઉત્તર પણ આપવો નહીં. નિરંતર જીતેન્દ્રિય, જીત અંતઃકરણ, જીત ક્રોધ અને બહાર અંદર પવિત્ર રહેવું. ગુરુની આગળ હંમેશા મધુર વાણી બોલવી. સ્ત્રીઓની કથાનું શ્રવણ, કીર્તન, દર્શન, સંકલ્પ, ક્રીડા, એકાંતમાં ભાષણ અને સ્ત્રી સંબંધી નિશ્ચયનો બ્રહ્મચારીએ નિયમમાં તત્પર થઈ હંમેશા ત્યાગ રાખવો. તેમના અંગના સ્પર્શનો તો વિશેષે કરીને ત્યાગ રાખવો. વળી બ્રહ્મચારીએ સ્ત્રીનો સંગ કરનાર સ્ત્રીલંપટ પુરુષોનો ક્યારેય પણ સંગ ન કરવો. ગુરુપત્નીને ગુરુની જેમ જ આદર આપવો, ગુરુપુત્રને પણ ગુરુની જેમ જ પૂજવો. ક્યારેય પણ ગુરુપત્ની અને ગુરુપુત્રનું અપમાન ન કરવું. ગુરુની જેમ આદરનું કહ્યું તેમાં ગુરુપત્નીના અંગ ઉપર તૈલમર્દન, સ્નાન, પાદસેવન, કેશ પ્રસાધન ન કરવું. જો ગુરુપત્ની યુવાન હોય તો ચરણ સ્પર્શ કર્યા વિના ભૂમિ પર વંદન કરતા કરતા પોતાના ગોત્ર અને શાખાનું ઉચ્ચારણ કરી હું તમને નમસ્કાર કરું છું એમ બોલવું, પરંતુ ચરણમાં માથું સ્પર્શવા દેવું નહીં. ગુરુપત્નીના અંગનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહીં, કારણ કે જો સ્પર્શ કરે તો બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. પિતાની બહેન ફોઈ, માતાની બહેન માસી, ભાઈની પત્ની, પોતાની માતા, અપર માતા અને બહેન આ સર્વેને ગુરુપત્નીની જેમ પૂજ્ય માનવા. બ્રહ્મચારીએ ક્યારેય પણ ગુરુનો ત્યાગ ન કરવો. કામ, લોભ અને મોહને કારણે ગુરુનો ત્યાગ કરે છે તેની અધોગતિ થાય છે. હે વિપ્ર, વિદ્યાદિકના ગર્વને કારણે શાસ્ત્રવિહિત કાર્ય અકાર્યને નહીં જાણતા અને વિવેક ભૂલી ગયેલા કુમાર્ગે ગમન કરતા ગુરુનો ત્યાગ કરવાનું મનુએ કહેલું છે. જે ગુરુ પાસેથી લૌકિક, વૈદિક કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે ગુરુની શિષ્ય ક્યારેય પણ અવગણના કરવી નહીં. વળી બ્રહ્મચારીએ જનસમુદાય થકી કાળા સર્પની જેમ ભય પામવું, મિષ્ટાન્ન ભોજનથી મૃત્યુની જેમ ભય પામવું અને સ્ત્રી થકી રાક્ષસીની જેમ ભય પામવું, આવી રીતનો સાવધાન બ્રહ્મચારી જ વિદ્યાને પ્રાપ્ત કરી શકે છે. પાસા ખેલવા, પુસ્તકની બહુ શુશ્રુષા કરવી, સ્ત્રીઓની સાથે વાર્તાલાપ કરવો, તેને વારંવાર જોવી, આળસ અને અતિશય નિદ્રા કરવી, આ છ વિદ્યાભ્યાસમાં વિઘ્ન કરનારા મનાયેલા છે. આ પ્રમાણે વિદ્યાભ્યાસ કરતા કરતા શિષ્યે ગુરુને ઘેર નિવાસ કરવો, ત્રિકાળ સ્નાન કરવું ને કુસંગનો ત્યાગ કરવો. હે વિપ્ર, બ્રહ્મચારીએ પુષ્પમાળા ધારણ ન કરવી, શરીર ઉપર અત્તર ચંદનાદિકનો રાગ ન કરવો, બહુ પ્રકારના રસાસ્વાદમાં આસક્તિ ન રાખવી, શરીર ઉપર કુમકુમ ન ધારવું, સુગંધિમાન પુષ્પાદિકનો સંબંધ ન રાખવો, દાંતને ઘસીને અતિશય ઉજળા ન કરવા, વળી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીએ અંગે તેલમર્દન કરી સ્નાન ન કરવું, નેત્રમાં આંજણ ન આંજવું, છત્રી ધારણ ન કરવી, અરીસામાં મુખ જોવું નહીં, દ્યુત ક્રીડાનો ત્યાગ રાખવો, ગીત વાજિંત્ર અને નૃત્યનો પણ ત્યાગ રાખવો, પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો, ચાડી ચુગલી કરવી નહીં, લોભ કામ અને ભયનો ત્યાગ કરવો, મધ અથવા મદ્ય અને માંસભક્ષણ ક્યારેય કરવું નહીં, લસણ ડુંગળી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું. બ્રહ્મચારીએ પ્રાતઃ કે સાયંકાળે, દિવસે કે રાત્રિના પહેલા અને છેલ્લા યામમાં નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ રાખવો, કોઈની નિંદા ન કરવી, પગરખા ન પહેરવા, ધીરજશાળી બ્રહ્મચારીએ નાટક ચેટક જોવા નહીં, સાંસારિક ગીતોનું શ્રવણ તો સર્વ પ્રકારે ન કરવું, અસત્યવાણી ન બોલવી, જો પોતાનો કે પારકાનો દ્રોહ થાય એમ હોય તો સત્યવાણી બોલવી નહીં, તે સમયે અસત્ય બોલવામાં દોષ નથી. વળી બ્રહ્મચારીએ ખાટલા ઉપર સૂવું નહીં, તાંબુલનું ભક્ષણ કરવું નહીં, તેમજ સમયે સમયે કરવા યોગ્ય સ્નાન સંધ્યાદિ સમગ્ર વૈદિક વિધિનું અનુષ્ઠાન અવશ્ય કરવું. પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે બ્રહ્મચારીએ વેદોનું ઉપાકર્મ કરવું. તેમાં ઋગ્વેદી બ્રહ્મચારીએ શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં ઉપાકર્મ કરવું. યજુર્વેદી બ્રહ્મચારીએ શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ મધ્યાહ્ને વિધિપૂર્વક ઉપાકર્મ કરવું. સામવેદી બ્રહ્મચારીએ શ્રાવણ માસમાં હસ્ત નક્ષત્રમાં ઉપાકર્મ કરવું. જો શ્રાવણ માસમાં સૂર્ય સિંહ રાશિને સ્થાને હોય તો જ કરવું, નહીં તો ભાદરવા માસમાં ઉપાકર્મ કરવું. સામવેદીઓએ ઉપાકર્મની શરૂઆત બપોર પછીના સમયથી કરવી. જો શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે સંક્રાંત પર્વણી હોય, સૂર્યનું બીજી રાશિમાં સંક્રમણ થતું હોય અથવા ચંદ્રગ્રહણ હોય તો શ્રાવણ મહિનામાં હસ્ત નક્ષત્રયુક્ત કોઈપણ તિથિને દિવસે અથવા પાંચમને દિવસે ઉપાકર્મ કરવું યોગ્ય મનાયેલું છે. જો મધ્યરાત્રિના પહેલા ભાગમાં સંક્રાંતિ હોય કે ગ્રહણ હોય તો ઉપાકર્મ કરવું નહીં, ને જો પછીના ભાગમાં સંક્રાંતિ કે ગ્રહણ હોય તો પૂર્ણિમાને દિવસે ઉપાકર્મ કરવું દોષરૂપ નથી. હે વિપ્ર, વેદાધ્યયનનો પ્રારંભ કરવાનો વિધિ કહ્યો, હવે વેદાધ્યયનનો ઉત્સર્ગ અર્થાત સમાપ્તિ કરવાનો વિધિ કહું છું. પોષ માસના રોહિણી નક્ષત્રમાં અથવા અષ્ટકાના અર્થાત વદ સાતમ આઠમ અને નવમીને દિવસે ગામની બહાર જળાશયની સમીપે બ્રહ્મચારીએ વેદોનો ઉત્સર્ગ વિધિ કરવો. કેટલાક મુનિઓ વેદના ઉપાકર્મને દિવસે જ વેદોત્સર્ગ વિધિ પણ કરે છે. આ બંને કર્મમાં ઋષિઓનું પૂજન કરવાનું કહેલું છે. આવા પ્રકારના સદાચારીયુક્ત ધીરજશાળી ને નિર્દંભી બ્રહ્મચારીને ગુરુએ વેદશાસ્ત્ર અને પુરાણોનો અભ્યાસ કરાવવો. બહુ સમય પર્યંત બ્રહ્મચારીની પરીક્ષા કરીને ગુરુએ નિષ્કપટ થઈને સમગ્ર જ્ઞાનનો શિષ્યને ઉપદેશ આપવો અને સામે શિષ્યે પણ રુચિ અનુસાર એક બે ત્રણ અથવા ચાર વેદનું અધ્યયન કરી ગુરુને દક્ષિણા આપી ગુરુની આજ્ઞા લઈ વેદાધ્યયન વ્રતની સમાપ્તિનો સમાવર્તન સંસ્કાર કરવો. બ્રહ્મચારીએ પોતાના વૈરાગ્યની મંદતા, મધ્યતા અને તીવ્રતાને જોઈ ઘેર જવું. જેમ કે મંદ વૈરાગ્યવાળા બ્રહ્મચારીએ ગૃહસ્થાશ્રમી થવું, મધ્યમ વૈરાગ્યવાળાએ વાનપ્રસ્થી અને તીવ્ર વૈરાગ્યવાળાએ સંન્યાસી કે નૈષ્ઠિક બ્રહ્મચારી થવું. હે ઉત્તમ વિપ્ર, બ્રહ્મચારી પણ સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને નૈષ્ઠિક એમ ચાર પ્રકારના કહેલા છે. તેમાં જે બ્રહ્મચારી વિધિપૂર્વક ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરી ગાયત્રી મંત્રનો પાઠ કરતા કરતા 3 દિવસ અહોરાત્રી બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે તેને પહેલો સાવિત્ર બ્રહ્મચારી કહ્યો છે. જે વેદનું અધ્યયન કરતા 1 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તેને બીજો પ્રાજાપત્ય કહેલો છે. જે વેદાધ્યયન પર્યંત અથવા 12 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તેને ત્રીજો બ્રહ્મચારી કહેલો છે. અને જે બ્રહ્મચારી જીવન પર્યંત ગુરુકુળમાં નિવાસ કરીને રહે ને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળે તેને ચોથો નૈષ્ઠિક બ્રહ્મચારી કહેલો છે. આ 4 પ્રકારના બ્રહ્મચારીઓમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે એમ જાણવું આ પ્રમાણે શાસ્ત્રોનો નિર્ણય છે. હે વિપ્ર, ત્રણેય વર્ણના બ્રહ્મચારીઓથી અજાણતા માંસ અથવા સુરા મિશ્રિત અન્નાદિકનું ભક્ષણ થઈ જાય તો તેનો ઉપનયન સંસ્કાર ફરી કરવો પડે છે. ગુરુની સેવા કરતા બ્રહ્મચારીએ પોતાના નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવું. જાણીને અથવા અજાણતા પોતાના વ્રતાદિ નિયમોનો ભંગ થાય તો તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું. બ્રહ્મચારીએ રોગાદિ આપતકાળ પડ્યા વિના, 7 અહોરાત્રી ભિક્ષા કર્યા વિના કે અગ્નિમાં હોમ કર્યા વિના વિતાવે તો તે પ્રાયશ્ચિત્તમાં અવકિરણી વ્રતનું આચરણ કરે. આ વ્રતનો વિધિ પ્રાયશ્ચિત્ત પ્રકરણમાંથી જાણી લેવો. હે વિપ્ર, જો બ્રહ્મચારી ભિક્ષામાં મળેલા અસત અન્નનું ભક્ષણ કરે, ઉલટી કરે, નગ્ન સ્ત્રીનું નિરીક્ષણ કરે, નગ્ન શયન કરે, સૂર્યોદય સમયે કે સૂર્યાસ્ત સમયે અને દિવસે શયન કરે, શ્મશાનનું ઉલ્લંઘન કરે, અશ્વાદિક વાહનોમાં બેસે, પૂજ્ય વ્યક્તિની પૂજાનું ઉલ્લંઘન કરે, યજ્ઞોપવિત વિના ભોજનાદિક ક્રિયા કરે, મણિ રત્ન આદિક પદાર્થનો દાનમાં સ્વીકાર કરે, વૃક્ષોનો ઘાત કરે, સર્પાદિ જીવોનો ઘાત કરે, આ સર્વેમાંથી કોઈ પણ એક નિયમનો ભંગ થાય તો બ્રહ્મચારીએ તેની શુદ્ધિને માટે સ્નાન કરી, આચમન કરી, ઉત્તમ સ્થળે બેસી 3 પ્રાણાયામ કરી ગાયત્રી મંત્રના 1008ની સંખ્યામાં જપ કરવા, અર્થાત ગાયત્રીનો જપ કરતા 10 માળા ફેરવવી. હે વિપ્ર, સર્વે કોઈ વ્રતભંગમાં જે કોઈ પ્રાયશ્ચિત્ત કરવાના કહેલા છે તે સર્વેને માટે હિતકારી પ્રાયશ્ચિત્ત અમે આગળ કહીશું. હે સન્મતિ વિપ્ર, નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થી, સંન્યાસી અને અવધિવાળા બ્રહ્મચારીને માટે જન્મનું કે મરણનું સૂતક પાળવાનું ઋષિ મુનિઓએ કહ્યું નથી. પોતાના આચાર્ય, ઉપાધ્યાય, માતા, પિતા અને ગુરુનો અગ્નિ સંસ્કાર કરી બ્રહ્મચારી તત્કાળ સ્નાન કરીને શુદ્ધ થાય છે. બ્રહ્મચારીએ પોતાના આચાર્ય આદિના સૂતકમાં પોતાના નિત્યકર્મ જે સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, વિષ્ણુની પૂજા આદિક કોઈ નિયમોનો ત્યાગ કરવો નહીં. પોતાના વ્રતનું પાલન કરતા થકા જ તે આચાર્યાદિકની પિંડોદક ક્રિયા કરવી. હે ઉત્તમ શિવરામ વિપ્ર, મેં પહેલા બ્રહ્મચર્યાશ્રમના સમગ્ર ધર્મો સંક્ષેપથી તમને શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે કહ્યા. હવે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણના જનોના શાસ્ત્રોક્ત આજ્ઞિક વિધિ હું તમને કહું છું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મોપદેશમાં ભગવાન શ્રીહરિએ પહેલા બ્રહ્મચર્યાશ્રમના સમગ્ર ધર્મોનું નિરૂપણ કર્યું એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો.